શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બીજો અધ્યાય 47 વેદના બીજા અંગ કલ્પનું વર્ણન ગણેશ પૂજન ગૃહ શાંતિ તથા શ્રાદ્ધનું નિરૂપણ. સનંદનજી કહે છે, હે મુનીશ્વર, હવે હું કલ્પગ્રંથનું વર્ણન કરું છું જેના વિજ્ઞાન માત્રથી મનુષ્ય કર્મમાં કુશળ થઈ જાય છે. કલ્પ 5 પ્રકારના માનવામાં આવ્યા છે. નક્ષત્રકલ્પ, વેદકલ્પ, સંહિતાકલ્પ, આંગિરસકલ્પ અને શાંતિકલ્પ. નક્ષત્રકલ્પમાં નક્ષત્રોના સ્વામીનું વિસ્તારપૂર્વક યથાર્થ વર્ણન કરવામાં આવ્યું છે, તે અહીં પણ જાણવા યોગ્ય છે. હે મુનીશ્વર, વેદકલ્પમાં ઋગાદિ વિધાનનું વિસ્તારથી વર્ણન છે, જે ધર્મ અર્થ કામ અને મોક્ષની સિદ્ધિ માટે કહેવામાં આવ્યું છે. સંહિતાકલ્પમાં તત્વદર્શી મુનિઓએ મંત્રોના ઋષિ છંદ અને દેવતાઓનો નિર્દેશ કર્યો છે. આંગિરસ કલ્પમાં સ્વયં બ્રહ્માજીએ તાંત્રિક વિધિથી વિસ્તારપૂર્વક 6 કર્મોનું વર્ણન કર્યું છે. હે મુનિશ્રેષ્ઠ, શાંતિકલ્પમાં દિવ્ય ભૂમિ અને અંતરિક્ષ સંબંધી ઉત્પાદોનું પૃથક પૃથક શાંતિ બતાવવામાં આવી છે. આ સંક્ષિપ્તથી કલ્પના સ્વરૂપનો પરિચય આપવામાં આવ્યો છે. અન્ય શાખાઓમાં એમના વિશેષ રૂપથી અલગ અલગ નિરૂપણ કરવામાં આવ્યું છે. હે દ્વિજશ્રેષ્ઠ, ગૃહકલ્પ સર્વના માટે ઉપયોગી છે, તેથી આ સમયે તેનું જ વર્ણન કરીશ. સાવધાન થઈને સાંભળો. પૂર્વકાળમાં ઓમકાર અને અર્થ શબ્દ એ બંને બ્રહ્માજીના કંઠમાંથી નીકળ્યા હતા, તેથી એ બંને મંગલ સૂચક છે. જે શાસ્ત્રોક્ત કર્મોનું અનુષ્ઠાન કરીને તેમને ઊંચે લઈ જવા ઈચ્છે છે, તે અર્થ શબ્દનો પ્રયોગ કરો, તેનાથી તે કર્મ અક્ષય થાય છે. પરિસમૂહના માટે પરિગણિત શાખાવાળા કુશ કહેવામાં આવ્યા છે. ઓછા કે વધારે સંખ્યામાં તેમને ગ્રહણ કરવાથી કુશ અભિષ્ટ કર્મને નષ્ટ કરી દે છે. પૃથ્વી પર જો કૃમિ, કીટ અને પતંગ એટલે કે પક્ષી વગેરે ભ્રમણ કરે છે, તેમની રક્ષા માટે પરિસમૂહન કહેવામાં આવ્યું છે. હે બ્રહ્મન, વેદી પર જે 3 રેખાઓ કહી છે તેમને બરાબર કરવી જોઈએ, તેમને ઓછી કે વધારે પણ કરવી નહીં, એવું શાસ્ત્રનું કથન છે. હે નારદ, આ પૃથ્વી મધુ અને કૈટભ નામના દૈત્યોના મેદથી વ્યાપ્ત છે, તેથી તેને ગાયના છાણથી લીપવી જોઈએ. જે ગાય વંધ્યા, દૃષ્ટા, દિનાંગી અને મૃતવત્સા એટલે કે જેના વાછરડા મરી જતા હોય એવી હોય, તેનું છાણ યજ્ઞ કાર્યમાં લેવું ન જોઈએ, એવી શાસ્ત્રની આજ્ઞા છે. હે વિપ્રવર, જે પતંગ એટલે કે પક્ષી વગેરે જીવ સદા આકાશમાં ઉડતા રહે છે, તેમના પર પ્રહાર કરવા માટે વેદીમાંથી માટી લેવાનું વિધાન છે. સ્ત્રુવાના મૂળ ભાગથી અથવા દર્ભથી વેદી પર રેખા કરવી જોઈએ. એનો ઉદ્દેશ્ય છે અસ્થિ, કંટક, તૃષ કેસાદીથી શુદ્ધિ, એવું બ્રહ્માજીનું કથન છે. હે દ્વિજશ્રેષ્ઠ, બધા દેવતા અને પિતૃઓ જળ સ્વરૂપ છે, તેથી વિધિના જાણકાર ઋષિમુનિઓએ જળ વડે વેદીનું પ્રોક્ષણ કરવાની આજ્ઞા આપી છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા જ અગ્નિ લાવવાનું વિધાન છે. શુભદાયી માટીના પાત્રને જળથી ધોઈને તેમાં અગ્નિ મૂકીને લાવવો જોઈએ. વેદી પર મૂકેલો અમૃત કળશ દૈત્યો દ્વારા હરી લેવામાં આવ્યો. એ જોઈને બ્રહ્માજી વગેરે બધા દેવતાઓએ વેદીની રક્ષા માટે તેના પર સમિધા સહિત અગ્નિની સ્થાપના કરી. હે નારદ, યજ્ઞની રક્ષા માટે બ્રહ્માજીને યજ્ઞવેદીની દક્ષિણ દિશામાં સ્થાપિત કરવા જોઈએ, કારણ કે દાનવ વગેરે દક્ષિણ દિશામાં સ્થિત હોય છે. ઉત્તર દિશામાં પ્રણીતા, પ્રોક્ષણી વગેરે બધા યજ્ઞપાત્ર મૂકવા, પશ્ચિમમાં યજમાને રહેવું અને પૂર્વમાં બધા બ્રાહ્મણોએ રહેવું જોઈએ. જુગારમાં, વેપારમાં અને યજ્ઞકર્મમાં જો કર્તા ઉદાસીન ચિત્ત થઈ જાય તો તેનું તે કર્મ નષ્ટ થઈ જાય છે. આ જ વાસ્તવિક સ્થિતિ છે. યજ્ઞકર્મમાં પોતાની શાખાના વિદ્વાન બ્રાહ્મણોને બ્રહ્મા અને આચાર્ય બનાવવા જોઈએ. અન્ય ઋત્વિજોને માટે કોઈ નિયમ નથી. યથાલાભ તેમનું પૂજન કરવું જોઈએ. 3 આંગળની 2 પવિત્રી હોવી જોઈએ, 4 આંગળની 1 પ્રોક્ષણી, 3 આંગળની 1 આજ્યસ્થાલી અને 6 આંગળની ચરુસ્થાલી હોવી જોઈએ. 2 આંગળનો 1 ઉપયમન કુશ ને 1 આંગળના સમાર્જન કુશ રાખવો. સ્ત્રૂ 6 આંગળનો અને સ્ત્રુચ 3.5 આંગળનો હોવો જોઈએ. સમિધાઓ પ્રાદેશ માત્ર અંગૂઠાથી તર્જનીના શિરોભાગના માપની હોય. પૂર્ણ પાત્ર 6 આંગળનું હોય, પ્રક્ષિણીના ઉત્તર ભાગમાં પ્રણીતા પાત્ર રહે અને તે 8 આંગળનું હોય, જે કોઈ પણ તીર્થ એટલે કે સરોવર સમુદ્ર અને સરિતાઓ છે તે બધા પ્રણીતા પાત્રમાં સ્થિત હોય છે, તેથી તેને જળથી ભરી દેવું. હે દ્વિજ, શ્રેષ્ઠ વસ્ત્રહીન વેદી નગ્ન કહેવાય છે, તેથી વિદ્વાન પુરુષે તેની ચારે બાજુ કુશ પાથરીને તેની ઉપર અગ્નિ સ્થાપન કરવું. હે દ્વિજ, શ્રેષ્ઠ વસ્ત્રહીન વેદી નગ્ન કહેવાય છે, તેથી વિદ્વાન પુરુષે તેની ચારે બાજુ કુશ પાથરીને તેનું ઉપર અગ્નિ સ્થાપન કરવું. એટલે કે વસ્ત્રહીન કહેતા કે વેદી જે કોઈ વસ્તુ સ્થાપેલી ન હોય એને વસ્ત્રહીન કહે છે. એટલે કહે છે કે હે દ્વિજ શ્રેષ્ઠ, ત્યાંથી વાક્ય થાય છે કે હે દ્વિજ શ્રેષ્ઠ વસ્ત્રહીન વેદી નગ્ન કહેવાય છે, તેથી વિદ્વાન પુરુષે તેની ચારે બાજુ કુશ પાથરીને તેની ઉપર અગ્નિ સ્થાપન કરવું. ઇન્દ્રનું વજ્ર, વિષ્ણુનું ચક્ર અને મહાદેવજીનું ત્રિશુળ આ ત્રણેય કુશરૂપે ત્રણ પવિત્ર છેદન બને છે. પવિત્રથી જ પ્રોક્ષિણીને પ્રણીતાના જળથી સંયુક્ત કરવી જોઈએ, માટે પવિત્ર નિર્માણ અત્યંત પુણ્યદાયક કર્મ કહેવામાં આવ્યું છે. આજ્ય સ્થાલી પલમાત્રની બનાવવી જોઈએ. કુંભારના ચાકડા પર ઘડેલ માટીનું પાત્ર આસુર કહેવાય છે, તે જ હાથથી બનાવેલું સ્થાલીપાત્ર વગેરે હોય તો તેને દૈવિક માનવામાં આવે છે. સ્ત્રૂ દ્વારા શુભ અને અશુભ બધા કર્મ થાય છે, તેથી તેની પવિત્રતાને માટે તેને અગ્નિમાં તપાવવાનું વિધાન છે. સ્ત્રૂને જો અગ્રભાગેથી પકડવામાં આવે તો સ્વામીનું મૃત્યુ થાય છે, મધ્યભાગેથી પકડવામાં આવે તો પ્રજા તથા સંતતિનો નાશ થાય છે, અને મૂળ ભાગેથી પકડવાથી મૃત્યુ થાય છે. તેથી વિચાર કરીને તેને હાથમાં ધારણ કરવો જોઈએ. અગ્નિ, સૂર્ય, ઓમ, વિરંચી એટલે કે બ્રહ્માંડ, વાયુ તથા યમ આ 6 દેવતા સ્ત્રૂના 1-1 આંગળોમાં સ્થિત છે. અગ્નિ ભોગ અને ધનનો નાશ કરે છે. સૂર્ય રોગકારક છે. ચંદ્રમાનું કોઈ ફળ નથી. બ્રહ્માજી સર્વકામના આપનારા છે. વાયુદેવ વૃદ્ધિદાતા છે અને યમરાજ મૃત્યુદાયક માનવામાં આવ્યા છે. તેથી સ્ત્રૂને મૂળ ભાગની તરફથી 3 આંગળ છોડીને 4th-5th આંગળથી પકડવો જોઈએ. સંમાર્જન અને ઉપયમન નામના 2 કુશ બનાવવા જોઈએ. એ 2માંથી સમાર્જન કુશ 7 શાખા સળીનો અને ઉપયમન કુશ 5 શાખા સળીનો હોય છે. સ્ત્રુ તથા સ્ત્રુકનું નિર્માણ કરવા માટે શ્રીપર્ણી, શમી, ખદીર એટલે ખેર, વિકંકત અને પલાશ એટલે ખાખરો આ 5 પ્રકારના કાષ્ટ શુભ જાણવા જોઈએ. 1 હાથ લાંબો સ્ત્રુઓ ઉત્તમ માનવામાં આવ્યો છે અને 30 આંગળનો સ્ત્રુક આ બ્રાહ્મણનો સ્ત્રુક અને સ્ત્રુવા વિશે કહેવામાં આવ્યું છે. બીજા વર્ણના લોકો માટે 1 આંગળ નાનો રાખવાનું વિધાન છે. હે નારદ, શુદ્રો પતિતો તથા ગદર્ભ વગેરે જીવોના દૃષ્ટિદોષનું નિવારણ કરવા માટે બધા પાત્રોના પ્રોક્ષણની વિધિ છે. હે વિપ્રવર, પૂર્ણ પાત્રનું દાન કર્યા વિના યજ્ઞમાં છિદ્ર ઉત્પન્ન થઈ જાય છે અને પૂર્ણ પાત્રની વિધિ કરી લીધા બાદ યજ્ઞની પૂર્તિ થઈ જાય છે. 8 મુઠીનું કિંચિત થાય છે, 4 કિંચિતનું પુષ્કળ થાય છે અને 4 પુષ્કળનું 1 પૂર્ણ પાત્ર થાય છે, એવો વિદ્વાનોનો મત છે. હોમકાલ પ્રાપ્ત થાય ત્યારે અન્યત્ર ક્યાંય આસન આપવું ન જોઈએ. જો આપવામાં આવે તો અગ્નિદેવ અતૃપ્ત થઈને દારૂણ શ્રાપ આપે છે. આધાર નામની 2 આહુતિઓ અગ્નિદેવની નાસિકા કહેવાય છે. આજ્ય ભાગ નામની 2 આહુતિઓ તેમના નેત્ર છે. પ્રજાપત્ય આહુતિને મુખ કહ્યું છે અને વ્યાહતિ હોમને કટિભાગ કહ્યો છે. પંચવારુણ હોમને 2 હાથ, 2 પગ અને મસ્તક કહે છે. હે વિપ્રવર, સ્વષ્ટીકૃત હોમ તથા પૂર્ણાહુતિ આ બંને આહુતિઓ 2 કાન છે. અગ્નિદેવના 2 મુખ, 1 હૃદય, 4 કાન, 2 નાક, 2 મસ્તક, 6 નેત્ર, 5 વર્ણ અને 7 જીવાઓ છે. તેમના ડાબા ભાગમાં 3 અને જમણા ભાગમાં 4 હાથ છે. સ્ત્રુવા, અક્ષમાલા અને શક્તિ આ બધા તેમના જમણા હાથોમાં છે. તેમને 3 મેખલા અને 3 પગ છે. તેમણે ધૃતપાત્ર લીધેલું છે. તે બે ચામર ધારણ કરે છે. ઘેટા પર બેઠા છે. તેમને 4 શિંગડા છે. બાળ સૂર્ય જેવી અરુણ તેમની કાંતિ છે. તેઓ યજ્ઞોપવિત ધારણ કરીને જટા અને કુંડળોથી સુશોભિત છે. આ પ્રમાણે અગ્નિના સ્વરૂપનું ધ્યાન કરીને હોમકર્મ પ્રારંભ કરવો. દૂધ, દહીં, ઘી અને ઘીમાં બનાવેલા અથવા તેલમાં બનાવેલા પદાર્થોનો જે હાથ વડે હોમ કરે છે તે બ્રાહ્મણ બ્રહ્મત્યારો છે. આ બધાનો સ્ત્રુવાથી હોમ કરવો જોઈએ. મનુષ્ય જે અન્ન ખાય છે તેના દેવતા પણ તે જ અન્ન ખાય છે. સંપૂર્ણ કામનાઓની સિદ્ધિને માટે ભવિષ્યમાં તલનો ભાગ વધારે રાખવાનો ઉત્તમ માનવામાં આવે છે. હોમમાં ત્રણ પ્રકારની મુદ્રાઓનું વિધાન છે. મૃગી, હંસી અને સુકરી. અભિચાર કર્મમાં સુકરી મુદ્રાનો ઉપયોગ થાય છે અને શુભ કર્મમાં મૃગી તથા હંસી નામની મુદ્રાઓનો ઉપયોગ થાય છે. બધી આંગળીઓથી સુકરી મુદ્રા બને છે. હંસી મુદ્રામાં કનિષ્ઠિકા આંગળી મુક્ત રહે છે અને મૃગી મુદ્રા માત્ર મધ્યમાં અનામિકા તથા અંગુષ્ઠ દ્વારા સંપન્ન થાય છે. પૂર્વોક્ત પ્રમાણવાળી આહુતિને પાંચે આંગળીઓથી લઈને તેના દ્વારા અન્ય ઋત્વિજોની સાથે હવન કરવું. હવન સામગ્રીમાં દહીં, મધ અને ઘી મિશ્રિત તલ હોવા જોઈએ. પુણ્યકર્મોમાં જ્યારે સંલગ્ન થવાનું બને ત્યારે પોતાની અનામિકા આંગળીમાં દર્ભની પવિત્રી અવશ્ય ધારણ કરવી જોઈએ. ભગવાન રુદ્ર અને બ્રહ્માજીએ ગણેશજીને ગણપતિ પદ પર બેસાડ્યા અને કર્મોમાં વિઘ્ન નાખવાનું કાર્ય તેમને સોંપ્યું છે. તે વિઘ્નેશ વિનાયક જેના પર સવાર થાય છે તે પુરુષના લક્ષણ સાંભળો. તે સ્વપ્નમાં બહુ અગાધ જળમાં પ્રવેશ કરી જાય છે. માથા પર મુંડન કરાવેલા મનુષ્યને અને ભગવા વસ્ત્રો ધારણ કરનારા પુરુષોને જુએ છે. કાચું માંસ ખાનારા ગીધ વગેરે પક્ષીઓ તથા વાઘ વગેરે પશુઓ પર બેસે છે. એક સ્થાન પર ગધેડા, ઊંટ અને ચાંડાળોની સાથે ઘેરાઈને બેસે છે. ચાલે ત્યારે પણ પોતાને શત્રુઓની સાથે માને છે. તેને એવું લાગે છે કે શત્રુ મારો પીછો કરી રહ્યા છે. જાગ્રત અવસ્થામાં પણ તેનું ચિત્ત વિક્ષિપ્ત રહે છે. તેના દ્વારા કરવામાં આવેલા દરેક કાર્યનો આરંભ નિષ્ફળ થાય છે. તે અકારણ દુઃખી રહે છે. વિઘ્નરાજનો સતાવેલો મનુષ્ય રાજાનો પુત્ર હોવા છતાં રાજ્યથી વંચિત રહે છે. કુમારી કન્યા અનુકૂળ પતિને પામતી નથી. વિવાહિતા સ્ત્રીને અભિષ્ટ પુત્રની પ્રાપ્તિ થતી નથી. ક્ષત્રિયને આચાર્ય પદ મળતું નથી. શિષ્ય સ્વાધ્યાય કરી શકતો નથી. વેશ્યને વેપારમાં અને ખેડૂતને ખેતીમાં લાભ થતો નથી. આ પુરુષે કોઈ પવિત્ર દિવસે શુભ મુહૂર્તમાં વિધિપૂર્વક સ્નાન કરવું જોઈએ. પીળા સરસવને દળીને તેને ઘીમાં મિશ્ર કરીને પુરુષના શરીર પર ચોપડવા. પ્રિયંગુ કહેતા માલકાંગણી, નાગ કેસર વગેરે બધી પ્રકારની ઔષધિઓ અને ચંદન, અગરુ, કસ્તુરી વગેરે બધા સુગંધિત પદાર્થો તેના મસ્તક પર લગાડ્યા પછી તેને ભદ્રાસન પર બેસાડીને તેના માટે બ્રાહ્મણો દ્વારા શુભ સ્વસ્થ વાચન, પુણ્ય વાચન કરાવવું. અશ્વશાળા, ગજશાળા, વલ્મિક એટલે રાફકો, નદી સંગમ તથા જળાશયથી લાવેલી પાંચ પ્રકારની માટી, ગોરોચન, ગંધ એટલે કે ચંદન, કંકુ, અગરુ વગેરે અને ગુગળ, આ બધી વસ્તુઓ જળમાં નાખવી અને તેમાં તેવા જળમાં નાખે જે ઊંડા અને કદી ન સુકાતા જળાશયમાંથી એક રંગના ચાર નાના કળશો દ્વારા લાવવામાં આવ્યું હોય. ત્યાર પછી લાલ રંગના વૃષભ ચર્મ પર ભદ્રાસન કહેતા પૂર્વોક્ત ગંધ ઔષધિઓ સહિત ચાર કળશોમાં આંબા વગેરેના પલ્લવ મૂકીને તેમના કંઠમાં માળા પહેરાવી, તેમને ચંદનથી ચર્ચિત કરવા અને નવા વસ્ત્રથી વિભૂષિત કરીને તે કળશોની પૂર્વાદી ચારે દિશાઓમાં સ્થાપિત કરી દેવા. પછી પવિત્ર અને લીંપેલી વેદી પર પાંચ રંગોથી સ્વસ્તિક બનાવીને લાલ રંગનું વૃષભ ચર્મ, જેના લોમ એટલે કે રૂવાડા ઉત્તર તરફ અને ગ્રીવા એટલે કંઠ પૂર્વ તરફ હોય એ રીતે પાથરીને તેની ઉપર શ્વેત વસ્ત્રથી આચ્છાદિત લાકડાનું આસન મૂકવું. આ જ ભદ્રાસન છે. આ ભદ્રાસન પર યજમાનને બેસાડીને બ્રાહ્મણો દ્વારા પૂર્વોક્ત સ્વસ્તિ વાચન કરાવવું જોઈએ, એટલે કે સ્વસ્તિ વાચન કરાવવું જોઈએ. આ સિવાય સ્વસ્તિ વાચન બાદ જેમના પતિ અને પુત્ર જીવિત હોય તેવી સુવેશ ધારીણી સ્ત્રીઓ દ્વારા મંગલગાન કરાવતા રહીને પૂર્વ દિશાના કળશને લઈને આચાર્ય નીચેના મંત્રથી યજમાનનો અભિષેક કરવો. શસ્ત્રાક્ષમ શતધારમ ઋષિભિઃ પાવનમ કૃતમ તેન ત્વામ અભિષિચામી પાવમાન્યઃ પુનંતુ તે. જે હજારો નેત્રો અનેક પ્રકારની શક્તિઓથી યુક્ત છે તેની સેંકડો ધારાઓ, ઘણા પ્રવાહો છે અને જેને મહર્ષિઓએ પાવન બનાવ્યું છે તે પવિત્ર જળથી હું તમારો અભિષેક કરું છું. પાવમાંની રૂચાઓ તથા આ પવિત્ર જળ તમને પવિત્ર કરે અને વિનાયક જનિત વિઘ્નની શાંતિ થાઓ. ત્યાર પછી દક્ષિણ દિશામાં સ્થિત દ્વિતીય કળશ લઈને નીચેનો મંત્ર બોલીને અભિષેક કરવો. ભંગમ તે વર્ણો રાજા, ભંગમ સૂર્યો બૃહસ્પતિ, ભગમિન્દ્રસ્વ વાયુષ્વ, ભંગમ સપ્તશયો દદુહુ. રાજા વરુણ, સૂર્ય, બૃહસ્પતિ, ઇન્દ્ર, વાયુ તથા સપ્ત ઋષિઓ તમને કલ્યાણ પ્રદાન કરે. પછી તૃતીય, પશ્ચિમ કળશ લઈને નીચેના મંત્રથી અભિષેક કરવો. યતે કેશેષુ દુર્ભાગ્યમ સિમંતે યચ્ચ મૂર્ધની લલાટે કર્ણયોર રક્ષણોરાત પસ્તદ દનંતુ સર્વદા. તમારા કેશોમાં, સિમંત કેશીની માંગમાં, મસ્તક પર, લલાટમાં, કાનોમાં અને નેત્રોમાં પણ જે દુર્ભાગ્ય અથવા કલ્યાણ છે તે બધું સદાને માટે જળ શાંત કરી દે. ત્યાર પછી ચોથો કળશ લઈને ઉપરના ત્રણેય મંત્રો બોલીને અભિષેક કરવો. આ પ્રમાણે સ્નાન કરનારા યજમાનના મસ્તક પર ડાબા હાથમાં રાખેલા દર્ભને મૂકીને તેની ઉપર ઉમરડાના સ્ત્રુવાથી સરસવનું તેલ લઈને નાખવું. તે સમયે નીચેનો મંત્ર બોલવો. ઓમ મિત્રાય સ્વાહા, ઓમ સમિતાય સ્વાહા, ઓમ શાલાય સ્વાહા, ઓમ કંટકંટાય સ્વાહા, ઓમ કુષ્માંડાય સ્વાહા, ઓમ રાજપુત્રાય સ્વાહા. મસ્તક પર હોમ કર્યા પછી લૌકિક અગ્નિમાં પણ સ્થાલીપાકની વિધિથી ચરુ તૈયાર કરીને ઉક્ત છ મંત્રોથી જ તે અગ્નિમાં હવન કરે. પછી હોમ શેષ ચરુ દ્વારા બલિમંત્રો બોલીને ઇન્દ્રાદિ દિક્પાલોને બલિ પણ અર્પિત કરે. ત્યાર પછી કૃતાકૃત વગેરે ઉપહાર દ્રવ્ય ભગવાન વિનાયકને અર્પિત કરીને તેમની પાસે રહેનારા માતા પાર્વતીને પણ ઉપહાર ભેટ કરવો. પછી પૃથ્વી પર મસ્તક મૂકીને તત્પુરુષાય વિદ્મહે વક્રતુંડાય ધીમહી તન્નો દંતી પ્રચોદયાત આ મંત્રથી ગણેશજીને નમસ્કાર કરવા. પછી ગણેશજનની અંબિકાનું ઉપસ્થાન કરવું. પછી ગણેશજની અંબિકાનું ઉપસ્થાન કરવું. ઉપસ્થાનની પહેલાં ફૂલ અને જળથી અર્ધ્ય આપીને દુર્વા સરસવને પુષ્પથી પૂર્ણ અંજલિ અર્પણ કરવી. ઉપસ્થાનનો મંત્ર આ પ્રમાણે છે. રૂપમ દેહી યશો દેહી ભગમ ભગવતી દેહી મે પુત્રાન દેહી ધનમ દેહી સર્વ કામાસ્વ દેહી મે. હે ભગવતી, મને રૂપ આપો, હે ભગવતી મને રૂપ આપો, યશ આપો, કલ્યાણ પ્રદાન કરો, પુત્ર આપો, ધન આપો અને સંપૂર્ણ કામનાઓ પૂરી કરો. પાર્વતીનું ઉપસ્થાન કરીને ધૂપ દીપ ગંધ માળા અનુલેપ અને નૈવેદ્ય આદિ દ્વારા ઉમાપતિ શ્રી ભગવાન શંકરની પૂજા કરી. ત્યાર પછી શ્વેત વસ્ત્ર ધારણ કરીને શ્વેત ચંદન અને માળાથી અલંકૃત થઈને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને આચાર્યને પણ દક્ષિણા સહિત વસ્ત્ર અર્પણ કરવા. આ પ્રમાણે વિનાયકની પૂજા કરીને લક્ષ્મી શાંતિ પુષ્ટિ વૃદ્ધિ તથા આયુષ્યની ઈચ્છા રાખનારા પરાક્રમી પુરુષે ગ્રહોની પણ પૂજા કરવી જોઈએ. સૂર્ય સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ તથા કેતુ આ નવે ગ્રહોની ક્રમશઃ સ્થાપના કરવી જોઈએ. સૂર્યની પ્રતિમા તાંબાથી, ચંદ્રની રજત અથવા સ્ફટિકથી, મંગળની લાલચંદનથી, બુધની સુવર્ણથી, ગુરુની સુવર્ણથી, શુક્રની રજતથી, શનિની લોઢાથી તથા રાહુ કેતુની સીસાથી બનાવવી. એનાથી શુભ ફળ મળે છે. અથવા વસ્ત્ર પર તેમના વર્ણ અનુસાર તેમનું ચિત્ર રંગીન બનાવી લેવું જોઈએ. અથવા મંડળ બનાવીને તેમાં ગંધ ચંદન કંકુ વગેરેથી ગ્રહોની આકૃતિ બનાવી લેવી. ગ્રહોના રંગ પ્રમાણે જ તેમને ફૂલ અને વસ્ત્ર પણ અર્પણ કરવા જોઈએ. બધાને માટે ગંધ બલી ધૂપ અને ગુગળ આપવો જોઈએ. દરેક ગ્રહને માટે અગ્નિ સ્થાપન પૂર્વક સમંત્રક ચરુનો હોમ કરવો જોઈએ. આ કૃષ્ણેન રજસા વગેરે સૂર્યદેવતાના, ઇમમ દેવ વગેરે ચંદ્રમાના, અગ્નિર્મૂર્ધા દિવહ કુકુત વગેરે મંગળના, ઉદબુદ્ધશ્વ બુદ્ધશ્વ વગેરે બુધના, બૃહસ્પતિ અતિ યદર્ય વગેરે મંત્ર બૃહસ્પતિના, અન્નાત પરિસ્તૃતો વગેરે મંત્ર શુક્રના, સન્નો દેવી વગેરે મંત્ર શનિશ્વરના, કાંડાત કાંડાત વગેરે મંત્ર રાહુના અને કેતુ કૃષ્ણ કૃણવન્નન કેતવે વગેરે મંત્ર કેતુના છે. આકડો ખાખરો ખેર અપામાર્ગ પીપળ ગુલર ઉમરડો શમી ધરો અને દરબા ક્રમશઃ સૂર્ય વગેરે ગ્રહોની સમિધાઓ છે. સૂર્યાદિ ગ્રહોમાંથી દરેકને માટે 108 અથવા 28 આહુતિ મદ ઘી દહીં અથવા ખીરની આપવી જોઈએ. ગોળ નાખેલો ભાત ખીર અવિષ્ય એટલે કે મુનિ અન્ન દૂધ સાથે 60 ચોખાનો ભાત, દહીં ભાત, ઘી ભાત, તલના ચૂર્ણ સાથે ભાત, અડદ સાથે ભાત અને ખીચડી વગેરે ગ્રહના કમનુસાર વિદ્વાન પુરુષ બ્રાહ્મણને માટે ભોજન આપે. પોતાની શક્તિ અનુસાર જે મળી શકે તે વસ્તુઓથી બ્રાહ્મણોને વિધિપૂર્વક સત્કાર કરીને તેમના માટે ક્રમશઃ ગાય, શંખ, બળદ, સોનું, વસ્ત્ર, ઘોડો, કાળી ગાય, લોઢું અને બકરો આ વસ્તુઓ દક્ષિણામાં આપે. આ ગ્રહોની દક્ષિણાઓનું વિધાન છે. જે જે પુરુષના માટે જે ગ્રહ જ્યારે આઠમા વગેરે દુષ્ટ સ્થાનોમાં સ્થિર થાય તે પુરુષ તે ગ્રહની તે સમયે વિશેષ યત્નપૂર્વક પૂજા કરે. બ્રહ્માજી આ ગ્રહોને વરદાન આપ્યું છે કે જે તમારી પૂજા કરે તેમની તમે પણ પૂજા મનોરથ પૂર્તિપૂર્વક સન્માન કરજો. રાજાઓનું ધન અને જાતિનો ઉત્કર્ષ તથા જગતના જન્મ મૃત્યુ પણ ગ્રહોને જ આધીન છે. તેથી ગ્રહ દરેકને માટે પૂજનીય છે. જે સદા સૂર્યનારાયણની પૂજા અને સ્કંદ સ્વામીને તથા મહાગણપતિને તિલક કરે છે તે સિદ્ધિને પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, તેને દરેક કાર્યમાં સફળતા તથા ઉત્તમ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જે માતૃયાગ કર્યા વિના ગ્રહ પૂજન કરે છે તેના પર માતૃકાઓ કોપાયમાન થાય છે અને તેના દરેક કાર્યમાં વિઘ્ન નાખે છે. શુભની ઈચ્છા રાખનાર મનુષ્યોએ વસોહ પવિત્રમ આ મંત્રથી વસુધારા સમર્પિત કરીને પ્રત્યેક માંગલિક કર્મમાં ગૌરી વગેરે માતૃકાઓની પૂજા કરવી જોઈએ. તેમના નામ આ છે: ગૌરી, પદ્મા, સચી, મેઘા, સાવિત્રી, વિજયા, જયા, દેવસેના, સ્વદા, સ્વાહા, માતૃકા, વૈદ્યુતિ, ધૃતિ, પૃષ્ટિ, રૃષ્ટિ અને તૃષ્ટિ. એમની સાથે પોતાની કુળદેવી અને ગણેશજી પણ છે. રુદ્રના પ્રસંગોમાં આ 16 માતૃકાઓની અવશ્ય પૂજા કરવી જોઈએ. આ બધાની પ્રસન્નતા માટે ક્રમશઃ આવાન, પાદ્ય, અર્ધ્ય, આચમનીય, સ્નાન, વસ્ત્ર, ચંદન, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, ફળ, નૈવેદ્ય, આચમનીય, તાંબુલ, પુંગી ફળ, આરતી તથા દક્ષિણા આ ઉપચારોથી પૂજન કરવું જોઈએ. હવે હું પિતૃકલ્પનું વર્ણન કરીશ. જે ધન અને સંતતિની વૃદ્ધિ કરનારું છે, અમાવસ્યા, અષ્ટકા, વૃદ્ધિ, લગ્ન વગેરે, કૃષ્ણ પક્ષ અને બંને અયનોના આરંભનો દિવસ, શ્રાદ્ધીય દ્રવ્યની ઉપસ્થિતિ, ઉત્તમ બ્રાહ્મણની પ્રાપ્તિ, વિષુવત યોગ, સૂર્ય સંક્રાંતિ, વ્યતિપાત યોગ, ગજ્જછાયા, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ તથા શ્રાદ્ધ માટે રુચિ ન થવી, આ બધા શ્રાદ્ધ સમય અથવા અવસર કહ્યા છે. સંપૂર્ણ વેદોના જ્ઞાનમાં અગ્રગણ્ય શ્રોત્રિય બ્રહ્મવેતા યુવક મંત્ર અને બ્રાહ્મણ રૂપ વેદનો તત્વજ્ઞ જ્યેષ્ઠ સામનું ગાન કરનાર ત્રિમધુ, એટલે ત્રિમધુ કહેતા મધુવાતા વગેરે ત્રણ રૂચાઓના જપ તેને અનુકૂળ વ્રતનું આચરણ કરનાર ત્રિસુપર્ણ કહેતા ત્રિસોપર્ણી રૂચાઓનો અધ્યેતા અને તે સંબંધી વ્રતનું પાલન કરનાર, એટલે કે ત્રિમધુ, ત્રિસુપર્ણ, ભાણેજ, ઋત્વિક, જમાઈ, યજમાન, સસરા, મામા, ત્રિણાચિકેત એટલે કે ત્રિણાચિકેત સંગણક વિવિધ અગ્નિવિદ્યાનો જાણનાર અને તેને અનુકૂળ વ્રતપાલક, ત્યારબાદ દોહિત્ર, શિષ્ય, સંબંધી, બાંધવ, કર્મનિષ્ઠ, તપોનિષ્ઠ, પંચાગ્નિસેવી, પંચાગ્નિસેવી કહેતા સભ્ય, આવસ્થ્ય તથા ત્રિણાચિકેત આ 5 અગ્નિઓનો ઉપાસક અને પંચાંગનિસેવી કહેવાય. બ્રહ્મચારી તથા પિતા માતાના ભક્ત હોય તેવા બ્રાહ્મણ શ્રાદ્ધની સંપત્તિ છે. રોગી, ન્યૂનાંગ, અધિકાંગ, કાણો, પુનર્ભૂષનું સંતાન એટલે કે બીજવર લગ્ન કરેલી સ્ત્રીનું સંતાન, અવકિરણી કે બ્રહ્મચર્ય આશ્રમમાં રહીને બ્રહ્મચર્યનો ભંગ કરનાર, કુંડ એટલે કે પતિની હયાતીમાં પરપુરુષ દ્વારા થયેલ સંતાન, ગોલક પતિના મૃત્યુ પછી જારજ સંતાન, ખરાબ નખવાળો, કાળા દાંતવાળો, પગાર લઈને ભણાવનાર, નપુંસક કન્યાને કલંકિત કરનાર, સ્વયં જેના પર દોષારોપણ કર્યું હોય તે, મિત્રદ્રોહી, ચુગલીખોર, સોમરસ વેચનાર, મોટા ભાઈની પહેલાં લગ્ન કરનાર, માતા પિતા અને ગુરુનો ત્યાગ કરનાર, કુંડ અને ગોલકનું અન્ન ખાનાર, શુદ્રથી ઉત્પન્ન, એક પતિને છોડીને આવેલી સ્ત્રીનો પતિ, ચોર અને કર્મભ્રષ્ટ આ બ્રાહ્મણ શ્રાદ્ધમાં નિંદિત છે. તેથી આમનો ત્યાગ કરવો જોઈએ. શ્રાદ્ધ કરનાર પુરુષ મન અને ઇન્દ્રિયોને વશમાં રાખીને પવિત્ર થઈને શ્રાદ્ધના એક દિવસ અગાઉ બ્રાહ્મણોને નિમંત્રણ આપે. તે બ્રાહ્મણોએ પણ તે સમયથી મન, વાણી, શરીર તથા ક્રિયા દ્વારા પૂર્ણ સંયમશીલ રહેવું જોઈએ. શ્રાદ્ધના દિવસે અપહરણ કાલમાં આવેલા બ્રાહ્મણોનું સ્વાગતપૂર્વક પૂજન કરવું, સ્વયં હાથમાં કુશની પવિત્રી ધારણ કરી રાખવી, જ્યારે બ્રાહ્મણો આચમન કરી લે ત્યારે તેમને આસન પર બેસાડવા, દેવ કાર્યમાં પોતાની શક્તિ અનુસાર યુગમાં એટલે 2, 4, 6 વગેરેની સંખ્યાના બ્રાહ્મણોને શ્રાદ્ધમાં અયુગમાં 1, 3, 5 વગેરે સંખ્યામાં બ્રાહ્મણોને નિમંત્રિત કરવા. બધી રીતે પવિત્ર છાણથી લીપેલા સ્થાનમાં જ્યાં દક્ષિણ દિશા તરફની ભૂમિ થોડી નીચી હોય તે સ્થાન પર શ્રાદ્ધ કરવું જોઈએ. વૈશ્વદેવ શ્રાદ્ધમાં 2 બ્રાહ્મણોને પૂર્વાભિમુખ બેસાડવા અને પિતૃકાર્યમાં 3 બ્રાહ્મણોને ઉત્તરાભિમુખ બેસાડવા અથવા બંનેમાં 1-1 બ્રાહ્મણોને સામેલ કરવા. માતા મોહના શ્રાદ્ધમાં પણ આવું જ કરવું જોઈએ, અર્થાત 2 વૈશ્વદેવ શ્રાદ્ધમાં અને 3 માતા મહાદી શ્રાદ્ધમાં અથવા ઉભય પક્ષમાં પણ આ પ્રમાણે જ કરવું જોઈએ, અર્થાત 2 વૈશ્વદેવ શ્રાદ્ધમાં અને 3 માતા મહાદી શ્રાદ્ધમાં અથવા બંને પક્ષમાં 1-1 બ્રાહ્મણ રાખે. વૈશ્વદેવ શ્રાદ્ધના માટે હાથ ધોવડાવવા માટે તેના હાથમાં જળ આપવું અને આસન માટે દર્ભ આપે. પછી બ્રાહ્મણને પૂછવું, હું વિશ્વદેવોનું આહ્વાન કરવા ઈચ્છું છું. ત્યારે બ્રાહ્મણ આજ્ઞા આપે, આહ્વાન કરો. આ પ્રમાણે તેમની આજ્ઞા લઈને વિશ્વદેવોનું આહ્વાન કરવું. પછી બ્રાહ્મણની સમીપની ભૂમિ પર જવું પાથરવા. પછી પવિત્રયુક્ત અર્ધપાત્રમાં સમનો દેવી આ મંત્રથી જળ મૂકવું, યવો અસી વગેરે મંત્રોથી જવ નાખવા. પછી મંત્ર વિના જ ગંધ અને પુષ્પ ચડાવે. ત્યાર પછી યા દિવ્યા આપ આ મંત્ર દ્વારા અર્ધ્યને અભિમંત્રિત કરીને બ્રાહ્મણના હાથમાં સંકલ્પપૂર્વક અર્ધ આપીને કહે, અમુક શ્રાદ્ધે વિશ્વદેવાહા ઇદમ વો અસ્તાર્ધ્યમ નમઃ. આમ કહીને તે અર્ધ્યનું જળ કુશયુક્ત બ્રાહ્મણના હાથમાં અથવા દર્પ પર છોડી દેવું. ત્યાર પછી હાથ ધોવા માટે જળ આપીને ક્રમશઃ ગંધ પુષ્પ ધૂપ દીપ તથા વસ્ત્ર અર્પણ વગેરે કરવા. ફરી અસ્ત શુદ્ધિ માટે જળ આપે. વિશ્વદેવોને જે કંઈ પણ આપે તે સવ્ય ભાવે ઉત્તરાભિમુખ થઈને આપવું અને પિતૃઓને દરેક વસ્તુ અપસવ્ય ભાવથી દક્ષિણાભિમુખ થઈને આપવી જોઈએ. વૈશ્વદેવ કાંડ પછી યજ્ઞોપવિત અપસવ્ય કરીને પિતા વગેરે 3ને માટે 3 ત્રિગુણ ભુગ્ન કુશોને તેમના આસન માટે અપ્રદક્ષિણ કર્મ કમથી આપે. પછી પૂર્વવત બ્રાહ્મણની આજ્ઞા લઈને ઉસંતસ્ત્વા વગેરે મંત્રથી પિતૃનું આહ્વાન કરીને આયંતુ નહ વગેરેના જપ કરવા. અપહતા અસુરા રક્ષાસી વેદી સદઃ આ મંત્ર બોલીને ચારે દિશાઓમાં તલ વિખેરવા. વિશ્વદેવ શ્રાદ્ધમાં જે કાર્ય જવથી કરવામાં આવે છે તે પિતૃશ્રાદ્ધમાં તલ દ્વારા કરવું જોઈએ. અર્ધ વગેરે પૂર્વવ્રત કરે. સંસ્ત્રવ બ્રાહ્મણના હાથમાંથી ચૂંવેલું જળ એટલે કે સંસ્ત્રવ પિતૃપાત્રમાં ગ્રહણ કરીને ભૂમિ પર દક્ષિણાગ્ર કુશ રાખીને તેની ઉપર તે પાત્રને ઊંધું કરીને સરકાવી દે અને કહે, પિતૃભ્યઃ સ્થાનમસી. પછી તેની ઉપર અર્ધપાત્ર અને પવિત્રક વગેરે રાખીને ગંધ પુષ્પ ધૂપ દીપ વગેરે પિતૃને નિવેદિત કરે. ત્યાર પછી અગ્નો કર્ણ કર્મ કરે. ઘી તરબોળ કરેલું અન્ન લઈને બ્રાહ્મણને પૂછે, અગ્નો કરીશે, હું અગ્નિમાં આની આહુતિ આપવા ઈચ્છું છું. ત્યારે બ્રાહ્મણ તેને માટે આજ્ઞા આપે. આ પ્રમાણે આજ્ઞા લઈને તે પિંડ પિતૃયજ્ઞની જેમ તેની 2 આહુતિ આપે. તે સમયે આ 2 મંત્ર ક્રમશઃ બોલવા, અગ્નેય કવ્ય વાહનાય સ્વાહા નમઃ, સોમાય પિતૃમતે સ્વાહા નમઃ. પછી હોમ શેષ અને એકાગ્રચિતે યથાપ્રાપ્ત પાત્રોમાં પીરસીને પૃથ્વી તે પાત્રમ ઘોર પિધાનમ વગેરે મંત્ર બોલીને પાત્રને અભિમંત્રિત કરવું. પછી ઇદમ વિષ્ણુ વગેરે મંત્રોનું ઉચ્ચારણ કરીને અન્નમાં બ્રાહ્મણના અંગૂઠાનો સ્પર્શ કરાવે. ત્યાર પછી 3 વ્યાહુતિઓ સહિત ગાયત્રી મંત્ર તથા મધુવાતા વગેરે 3 ઋચાઓના જપ કરે અને બ્રાહ્મણોને કહે, તમે સુખપૂર્વક અન્ન ગ્રહણ કરો. પછી તે બ્રાહ્મણ પણ મૌનપૂર્વક પ્રસન્નતાપૂર્વક ભોજન કરે. તે સમયે યજમાને ક્રોધ કે ઉતાવળ ન કરવી અને જ્યાં સુધી બ્રાહ્મણો તૃપ્ત થઈ ન જાય ત્યાં સુધી પૂછી પૂછીને તેમને ભાવતું ભોજન પીરસ્યા કરે. તે સમયે પૂર્વોક્ત મંત્રો તથા પાવમાની ઋચાઓના જપ અથવા પાઠ કરતા રહેવું જોઈએ. ત્યાર પછી અન્ન લઈને બ્રાહ્મણોને પૂછે, શું તમે પૂર્ણ તૃપ્ત થઈ ગયા? બ્રાહ્મણ કહે, હા અમે તૃપ્ત થઈ ગયા. યજમાન ફરી પૂછે, શેષ અન્નનું શું કરવું? બ્રાહ્મણ કહે, ઇષ્ટજનો સાથે ભોજન કરો. તેમની આજ્ઞાને બહુ સારું કહીને સ્વીકાર કરે. પછી હાથમાં લીધેલા અન્નને બ્રાહ્મણોની આગળ તેમણે ભોજન કર્યું છે તેની પાસે જ દક્ષિણાગ્ર કુશ ભૂમિ પર રાખીને તે કુશો પર તલ જળ છોડીને તે અન્ન મૂકી દેવું. તે સમયે યે અગ્નિદગ્ધાહા વગેરે મંત્રોનો પાઠ કરવો. પછી કોગળા કરવા માટે બ્રાહ્મણોના હાથમાં 1-1 વાર જળ આપવું. પછી પિંડના માટે તૈયાર કરેલું બધું અન્ન લઈને દક્ષિણાભિમુખ થઈને પિંડ પિતૃયજ્ઞ કલ્પ મુજબ તલ સહિત પિંડદાન કરે, આ જ પ્રમાણે માતામાં વગેરેને માટે પિંડ આપે, પછી બ્રાહ્મણોને આચમન માટે જળ આપે, ત્યાર પછી બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન કરાવે અને તેમના હાથમાં જળ આપીને તેમને પ્રાર્થનાપૂર્વક કહે, તમે લોકો અક્ષયમસ્તુ બોલો. ત્યાર પછી તેમને યથાશક્તિ દક્ષિણા આપીને કહે, સ્વધા વાચન કરાવો. આ પ્રમાણે તેમની આજ્ઞા લઈને પિતૃઓ અને માતા મહાદીને માટે તમે આ સ્વધા વાચન કરો એમ કહે, ત્યારે બ્રાહ્મણ બોલે, અસ્તુ સ્વધા. ત્યાર પછી જમીન પર જળ છાંટવું અને વિશ્વે દેવા પર્યંતામ આમ કહે. બ્રાહ્મણ પણ આ વાક્યોને દોહરાવે, પ્રિયંતામ વિશ્વે દેવાહા. ત્યાર પછી બ્રાહ્મણોની આજ્ઞાથી શ્રાદ્ધ કરતા નીચેના મંત્રના જપ કરે, દાતારોનો અભિર્વધંતાહા અભિર્વધંતામ વેદાહા સંતિ સંતતિરેવ ચ શ્રદ્ધા ચ નો મા વિગમદમ બહુદેયમ ન બહુદેયમ ચ નો અસ્તિત્વતી. મારા દાતા વધે, વેદ અને સંતતિ વધે, મારી શ્રદ્ધા ઓછી ન થાય અને મારી પાસે દાન માટે બહુ ધન હોય. આમ કહીને બ્રાહ્મણોની સાથે નમ્રતાપૂર્વક પ્રિય વચન બોલે અને તેમને પ્રણામ કરીને વિસર્જન કરે. વાજે વાજે વગેરે રૂચાઓ બોલીને પ્રસન્નતાપૂર્વક વિસર્જન કરે. પ્રથમ પિત્રોનું અને પછી વિશ્વદેવોનું વિસર્જન કરવું જોઈએ. પહેલાં જે અર્ધપાત્રમાં સંસ્ત્રવનું જળ નાખવામાં આવ્યું હતું તે પિતૃપાત્રને સીધું કરીને બ્રાહ્મણોને વિદાય કરવા જોઈએ. ગામની સીમા સુધી બ્રાહ્મણોની પાછળ પાછળ જઈને તેમના કહેવાથી તેમની પરિક્રમા કરીને પાછા આવીને પિતૃસેવિત શ્રાદ્ધના અન્નનું ઇષ્ટજનો સાથે ભોજન કરવું. તે રાત્રિમાં યજમાન અને બ્રાહ્મણ બંને બ્રહ્મચારી રહેવું જોઈએ. આ જ પ્રમાણે પુત્રજન્મ અને લગ્ન વગેરે વૃદ્ધિના પ્રસંગો પર પ્રદક્ષિણા વૃત્તિથી નાંદીમુખ પિત્રોનું યજન કરવું. દહીં અને બોરના પિંડ આપવા અને તલથી થતા બધા કાર્ય જવથી કરે એકો દૃષ્ટ સાધ વૈશ્વદેવ કર્યા વિના થાય છે. તેમાં એક જ અર્ધપાત્ર તથા એક જ પૈતૃક આપવાનું હોય છે. એમાં આહવાન કે અન્નોકરણની ક્રિયા થતી નથી. બધા કાર્ય જનોઈને અપસવ્ય રાખીને કરવામાં આવે છે. અક્ષય મસ્તુના બદલે ઉપતિષ્ઠતામનો પ્રયોગ કરે. વાજે વાજે આ મંત્રથી બ્રાહ્મણનું વિસર્જન કરતી વખતે અભિરમ્યતામ કહેવું અને આ બ્રાહ્મણો અભિરતાહ સ્મહ આવો ઉત્તર આપે. સપિંડીકરણ શ્રાદ્ધમાં પૂર્વોક્ત વિધિથી અર્ધસિદ્ધને માટે ગંધ જળ તલ અને તલ સાથે ચાર અર્ધપાત્ર તૈયાર કરવા. આમથી ત્રણ પિત્રોના પાત્ર છે અને એક પ્રેતનું પાત્ર છે. એમનામાંથી પ્રેતના પાત્રનું જળ પિત્રોના પાત્રમાં નાખે તે સમયે યે સમાનાહ વગેરે બે મંત્રોનું ઉચ્ચારણ કરવું. બાકીની ક્રિયા અગાઉની જેમ કરવી. આ સપિંડીકરણ અને એકોદૃષ્ટ શ્રાદ્ધ માતાને માટે પણ કરવું જોઈએ. જેનું સપિંડીકરણ શ્રાદ્ધ વર્ષ પૂરું થતાં પહેલાં થઈ જાય છે તેના માટે એક વર્ષ સુધી બ્રાહ્મણને અન્નોદક કુંભદાન આપતા રહેવું જોઈએ. એક વર્ષ સુધી દર મહિને મૃત્યુતિથિ એકોદૃષ્ટ કરવું જોઈએ. પછી દર વર્ષે એકવાર મૃત્યુતિથિ એકોદૃષ્ટ કરવું જોઈએ. પ્રથમ એકોદૃષ્ટ તો મૃત્યુ પછી 11મા દિવસે કરવામાં આવે છે. બધા શ્રાદ્ધોમાં પિંડોને ગાય બકરા લેવાની ઈચ્છાવાળા બ્રાહ્મણને આપી દેવા જોઈએ. બધા શ્રાદ્ધોમાં પિંડોને ગાય અને બકરા લેવાની ઈચ્છાવાળા બ્રાહ્મણોને આપી દેવા જોઈએ અથવા તેને અગ્નિ કે જળમાં નાખી દેવા જોઈએ. જ્યાં સુધી બ્રાહ્મણો ભોજન કરીને ઉઠી ન જાય ત્યાં સુધી તે સ્થાન પર ઝાડું લગાવવું નહીં. શ્રાદ્ધમાં અવિષ્યાનના દાનથી એક માસ સુધી અને ખીર આપવાથી એક વર્ષ સુધી પિત્રોની તૃપ્તિ જળવાઈ રહે છે. ભાદ્રપદ કૃષ્ણ ત્રયોદશીએ વિશેષતઃ મઘા નક્ષત્રનો યોગ હોય તો જે કંઈ પિત્રોના નિમિત્તે આપવામાં આવે છે તે અક્ષય થાય છે. એક ચતુર્દશીને છોડીને પ્રતિપદથી અમાવસ્યા સુધીની 14 તિથિઓમાં શ્રાદ્ધદાન કરનાર પુરુષને ક્રમશઃ 14 ફળ મળે છે. રૂપ શિલયુક્ત કન્યા બુદ્ધિમાન તથા રૂપવાન જમાઈ પશુ શ્રેષ્ઠ પુત્ર ધૃત વિજય ખેતીમાં લાભ વેપારમાં લાભ બે ખરી અને એક ખરીવાળા પશુ બ્રહ્મતેજથી સંપન્ન પુત્ર સુવર્ણ રજત શિશુ જ્ઞાતિમાં શ્રેષ્ઠતા અને સંપૂર્ણ મનોરથ. જે લોક શસ્ત્ર દ્વારા મરાઈ ગયા હોય તેમના માટે તે ચતુર્દશી તિથિએ શ્રાદ્ધ કરવામાં આવે છે. સ્વર્ગ સંતાન તેજ શૌર્ય ક્ષેત્ર બળ પુત્ર શ્રેષ્ઠતા સૌભાગ્ય સમૃદ્ધિ પ્રધાનતા શુભ પ્રવૃત્ત ચક્રતા યશ શોકહીનતા પરમગતિ ધન વેદ ચિકિત્સામાં સફળતા શિશુ વગેરે ગાય બકરી ઘેટું અશ્વ તથા આયુષ્ય આ 27 પ્રકારના કામ્ય પદાર્થને ક્રમશઃ તે પ્રાપ્ત કરે છે, જે કૃતિકાથી લઈને ભરણી સુધીના દરેક નક્ષત્રમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરે છે, તથા આસ્તિક એટલે કે શ્રદ્ધાળુ તથા આસ્તિક શ્રદ્ધાળુ તથા મદમાત્સર્ય વગેરે દોષોથી રહિત થઈ જાય છે. વસુ, રુદ્ર અને આદિત્ય ત્રણ પ્રકારના પિતૃઓ શ્રાદ્ધના દેવતા છે. એમને શ્રાદ્ધ દ્વારા સંતુષ્ટ કરવાથી મનુષ્યના પિતૃને તૃપ્ત કરે છે. જ્યારે પિતૃ તૃપ્ત થાય છે ત્યારે તેઓ મનુષ્યને આયુષ્ય, પ્રજા, ધન, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, સુખ તથા રાજ્ય પ્રદાન કરે છે. આ પ્રમાણે મેં કલ્પ અધ્યાયનો વિષય સંક્ષેપમાં કહ્યો છે. વેદ તથા પુરાણ અંતરથી વિશેષ વાતો જાણવી જોઈએ. હે મનીશ્વર, જે વિદ્વાન આ કલ્પ અધ્યાયનું ચિંતન કરે છે તે આ લોકમાં કર્મ કુશળ થાય છે અને પરલોકમાં શુભ ગતિ પામે છે. જે મનુષ્ય દેવકાર્ય તથા પિતૃકાર્યમાં આ કલ્પ અધ્યાયનું ભક્તિપૂર્વક શ્રવણ કરે છે તે યજ્ઞ અને શ્રાદ્ધનું પૂરું ફળ પામે છે. એટલું જ નહીં, તે આ લોકમાં ધન, વિદ્યા, યશ અને પુત્ર પ્રાપ્ત કરે છે તથા પરલોકમાં તેને પરમગતિ પ્રાપ્ત થાય છે. હવે હું વેદના મુખ સ્વરૂપ વ્યાકરણનું સંક્ષેપમાં વર્ણન કરીશ. એકાગ્રતાથી સાંભળો. પૂર્વ ભાગ દ્વિતીય પાદ અધ્યાય 51મો અનુક્રમણિકા પ્રમાણે છે, પણ હાલ આપણે નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 2 અધ્યાય 47 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.